રાણ તનાશન ગાર અમર ના સરદાર હરિ મારા નેણ તનાશન છબી જોઈને લાજે છે બંધ ભજીલેને શામળો સુખકારી ભજીલેને શામળો સુખકારી ભજીલેને શામળો સુખકારી ભજીલેને શામળો સુખકારી દેવાલો ભક્ત વચલ ભય હારી વાલો ભક્ત વચલ ભય હારી હે વાલો ભક્ત વચલ ભય હારી વાલો ભક્ત વચલ ભય હારી ભજી લેને શામળો લેને શામળો સુખકારી માત પિતા નિશ્ચે નહીં તારા માત પિતા નિશ્ચે નહીં તારા માત પિતા નિશ્ચે નહીં તારા માત પિતા નિશ્ચે નહીં તારા નહીં તારા સુત નારી હો નહીં તારા સુત નારી ભજી લેને શામળો સુખકારી ભજી લેને શામળો સુખકારી શામળો સુખકારી માલ મુલક સર્વે મેલાવીને માલ મુલક સર્વે મેલાવીને માલ મુલક સર્વે કસરવે મેલાવીને કરી જશે જમ મારી હો, લઈ જશે જમ મારી શામળો સુખકારી બ્રહ્માનંદ કહે મનુષ્ય તણો દેહ બ્રહ્માનંદ કહે મનુષ્ય તણો દેહ બ્રહ્માનંદ કહે મનુષ્ય તણો દેહ બ્રહ્માનંદ કહે મનુષ્ય તણો દેહ શામળો સુખકારી ભજીલે ને શામળો સુખકારી ઘનશ્યામ મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ

સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતા યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતા નૃણાં પર મંગલ વક્ર મંગલ કુશ્ચ પાદ ચલિતા યસ્યાખિલ મંગલ સોય મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. જય સ્વામિનારાયણ. પપ્પાને ને પપરો પપ્પા તો દાદાને બધા એવા છો. સરસ. ઓ સરસ સારું સારું. હારું ધૂનને સમય આવી જાય. મારા નિધૂન પહેલી વહેલી સાંભળીને મહારાજ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 49મું. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું અને કથા કીર્તના દિકમાં તૃપ્ત ન થવાનું. સંવત 1880ના ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિશે તો ઘણો ફેર છે, પણ અજ્ઞાની છે ને અતિશય જે મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાશીને વિશે ભમે છે અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 49મું જે તે થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. તમે કયો પેલા છે? માઈક લાવડો માઈક. માઈક એટલે ભગવાન ને ભગવાનના ધામ સિવાયનું જે કાંઈ છે બધું માઈક છે. ત્રણ વસ્તુ છે ને, જીવ, ઈશ્વર ને માયા. માયા સંબંધી છે એ બધું માઈક કહેવાય. જીવ ને ઈશ્વર એ અમાયિક કહેવાય. પણ ઈશ્વર છે આમ તો તોય છે તો માયામાં છે, કારણ કે વિરાટ થકી અને બધા સર્જન જે થયું, વિરાટ પછીનું જે કાંઈ સર્જન છે એ બધું માયા કહેવાય. એટલે ઈશ્વરો આમ કહેવાય એના તત્વ રીતે એને અમાયિક કહેવાય, પણ સ્થૂળ રીતે માયિક. એ સબ્જેક્ટ મોટો થાય. ઈશ્વર એટલે ભગવાન જે છે ને, જે સુપ્રીમ એક આપણે તત્વ કહીએ છીએ એ ભગવાન. અને એ સિવાય જે આ સૃષ્ટિનું જે કે સંચાલન થાય છે અને એના જે અધિષ્ઠાતા દેવ જે કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ બધા ઈશ્વરો કહેવાય. હા, ભગવાનની જે ભગવાનનું જેને ચિંતવન છે એ તો અભયપદને પામે છે અને ભગવાનના પાર્ષદ થાય છે. હવે કયો ને તમે એટલે આ પ્રશ્ન છે ને, આમ તો જોઈએ ને તો અત્યારનો પ્રશ્ન ઓછો છે. અત્યારે આપણે ભગવાનના દર્શન કરી તેમાં માઈક અમાઈકનો આપણને ભેદ ન હોય, આપણે ભગવાનને દિવ્ય જ માનતા હોય. પણ જ્યારે ભગવાન સામે પ્રગટ હોય ત્યારે બધાય સંશય થાય. શું કામ, શું કામ થતા છે? અમે આપણી જેવા છે, ભગવાન છે તો આપણી જેવી જેને બોડી છે, આપણી જેમ નાના મોટા થાય છે, આપણી જેમ સૂવે છે, આપણી જેમ ખાય છે, આપણી જેમ ચાલે છે, આપણી જેવું જ વર્તન કરે છે. એટલે એમાં જે ભાવ રહેવો જોઈએ, દિવ્ય ભાવ, ભગવાનપણાનો ભાવ, એ ભૂલાઈ જાય છે. અને જગતના જીવોને તો કાંઈ એ તો રહેતું નથી, એને તો ભગવાનપણાનો ભાવ ન થાય તરત. અત્યારે જગતનો જીવ હોય ને એને કહો કે ભગવાન છે તો માનવ. આ જગતની અંદર જાજે ભાગે માણસો છે ને, આમ 50% જોઈએ તો બધા ભગવાનને માને જ છે. પણ જે ભગવાન પ્રગટ ભગવાન જ્યારે સામે હોય ત્યારે એને માનતા ન હોય, એને ઓળખી ન શકે. આમ તો ભગવાનને માને છે પણ જે સામે હોય ત્યારે ઓળખી ન શકે. અને એ ઓળખાય નહીં એમાં એક ભાવ છે. અત્યારે આપણે શું સમજવું, તો આપણે અત્યારે શું સમજવું? આમાં માઈક અમાઈકનો આપણને અહીંયા કથા અત્યારે આ શું કામ નીકળ? આ છે તો ઓલો મારે તો અત્યારે અત્યારે તો મૂર્તિ સ્વરૂપે કે બીજી રીતે છે મહારાજ, બરાબર? તો અત્યારે આપણે કેમ સમજવું? એ વસ્તુ અલગ છે. પણ માયિકા માયિક તો આપણે માનતા જ નથી ને, એ તો દિવ્ય છે ને ભગવાન તો ભગવાન જ છે એમ જ માનીએ છીએ. પ્રગટપણું નથી રહેતું. પણ અત્યારે આપણે સમજવું હોય તો સમજવાનું એવું કે પ્રગટ કોણ છે. મહારાજે ઘણી જગ્યાએ હિંટ દીધી છે કે હું મૂર્તિ રૂપે અખંડ બિરાજમાન છું, સંત સ્વરૂપે અખંડ બિરાજમાન છું અને ભગવાનના ભક્તમાં અખંડ રહ્યો છું, બરાબર? તો આપણે ભગવાન તો અત્યારે મૂર્તિ સ્વરૂપે રહે એટલે આવીને એટલે તરત ધડાધડ દંડવટ કરીએ ભગવાનની આગળ કીર્તન, આમ આમ હાથ ઊંચા કરી કરીને કે તાળીઓ પાડી પાડીને ઠેકડા મારી મારીને કીર્તન કરીએ ભગવાનની સામે. અને એવોને એવો ભગત આપણી હરખો બાજુમાં આવે ને આપણને ક્યાંક થોડું કંઈ ઢૂંસો અડી ગયો એનું કોણી, તો ત્યાંય તાળીઓ મારી પણ હે ની બીજી તાળીઓ મારી અને ત્યાં ડોળા કાઢી, તો એ માયિક ભાવ કહેવાય. એ માયિક ભાવ છે. ભગવાનના ભગતમાં પણ ભગવાન રહ્યા છે, એમાં દિવ્ય બુદ્ધિ રહેવી જોઈએ ને. અત્યારે આપણે પરીક્ષા ન્યા થાય, ભગવાનના સંત છે એમાં ભગવાન અખંડ રહ્યા છે. એમાં જે ભાવ મહારાજ આગલા વચનામૃતમાં વાત શું કરી, મહારાજ કે આ બે વચનામૃતને છે ને આમ લિંક, આમ તો આગલા બધા વચનામૃતની લિંક જ છે. મહારાજ આગલા વચનામૃતમાં એમ કીધું કે જેને આવું ચિંતવન છે, વંદુનું હતું પ્રેમાનંદ સ્વામીને જેવું ચિંતવન છે, આવું જેને ભગવાનનું ચિંતવન છે એના તો એ તો ધન્ય છે, એના મા બાપ પણ કૃતાર્થ થયા છે. અને એના મધ્યમાં અમે જઈને જન્મ ધારણ કરીએ એમ થાય, મહારાજ એવું કીધું. એને ઉઠીને અમે દંડવટ કરીએ, કોને? એવા જે ભગવાનના ભગત છે, ભગવાનનું જેને સ્મરણ ચિંતન છે, જે ભગવાનના છે એને મધ્ય આવો મહિમા કીધો. તો એનો વિરુદ્ધનું વચનામૃત આ છે. શું? કે જેને માયિક ચિંતન છે, ભગવાન સિવાય જગતનું જેને સ્મરણ છે, કે ભગવાનમાં માયિક ભાવ પરઠે છે, એ બેયની વાત છે. તો એ મહારાજ કે એ નરક ચોરાસીને પામે છે ને ઓલા અભયપદને પામે છે, આ વાત છે. લાગે બે હરખું જ ચિંતવન, બેમાં સ્મરણ જ છે. હમણાં અમે આવલી ક્રિસમસ ગઈ ને તો ત્યારે અહીંયા અમેરિકામાં રજા ઉજાજી હોય તો આવલા હીરાવાળાને ઓફિસો 15-20 દિવસ એને બંધ રાખી દીધી ત્યારે, એટલે કે સ્વામી આવો ને પધરા આપણે થાળ હું મહાપૂજા કરીએ. આ ધર્મનંદનવાળા છે ને ભાવેશભાઈની, તો હું કહું ભાઈ હવે તો કે સ્વામી બધી સેનેટાઈઝ કરી છે ને અઠવાડિયું બંધ રાખીએ અને પછી આપણે જઈએ એટલે તમને કાંઈ વાંધો ન આવે ને અમે ઘરની બહાર નહીં જઈએ. સારું, ગયા મહાપૂજા કરી, પછી ઠાકોરજીના અભિષેકનું જળ બધી જગ્યાએ, એની ઓફિસ મોટી ઓફિસ છે અને બહુ પ્રાઇમ જગ્યામાં છે, તો કરી બધી છાંટતા હતા. પછી વાત કરતા કરતા મને કે સ્વામી અહીંયા છાંટજો કે કાંઈ હીરા હોય અહીંયા આવી તો આવડો આ મશીન આમ છે કે હીરા નામ થોડુંક ચકાસવાનું, આ ભગતની ઓફિસ છે અહીંયા બધું હિસાબ કે બધું કરતા હતા. તો હું મને કે સ્વામી હીરો, મેં ક્યારે હીરો આમ જોયો નથી, જોઉં તો ખબર ન પડે કે આ કયો હીરો સાચો ને કયો ખોટો એમ. એટલે એણે હીરા કાઢ્યા, પછી હીરા કાઢ્યા ને કે સ્વામી જો આ હીરો છે, કે આ હીરો છે એ 5,000 છે, આ છે એ 15,000 છે, આ 25,000 છે, આ 50,000 હીરો છે. પછી એક હીરો બતાવ્યો કે સ્વામી આ $2,00,000 હીરો છે, $2,00,000 હો એક હીરો. તે બધા હીરા બતાવે, હું કહું આમાં કાંઈ મને તો કાંઈ ફરક દેખાતો જ નથી, અમને તો કાંઈ આમાં ફરક દેખાતો નથી. એક 5,000 છે, એક 2,00,000 હીરો છે, એમાં કંઈ આપણને કાંઈ ખબર પડતી નથી. કેમ? આપણને પરખ નથી, આપણને આપણી દૃષ્ટિમાં વાંધો છે. એ નહીં ભાવેશભાઈ હોય તો તરત કહે કે સ્વામી આ હીરો આ છે ને આ હીરો આ છે, આ એ જે પારખવાળા હોય એમ કે તરત ઓળખી જાય, અને જો ન ઓળખે તો ખોટ જાય. અને એવી જ રીતે આપણને ખોટ જાય છે ભગવાન અને ભગવાન સંબંધી ચિંતન અને જગત સંબંધી ચિંતન, એ બેમાં ફરક એટલો છે. પણ આપણને એમાં ઓળખાણ છે નહીં એટલે ખોટ જાય. બે છે તો હરખું લાગે, હરખું જ. ઓલો કાચ, એક કાચ હોય એ 2 રૂપિયાનું મળતું હોય, આ જો આપણે બધા ડાયમંડ બધું વાપરતા હોય કાંઈ કાંઈ સાચા તો ન હોય, સ્ટોરમાં જઈએ તો 2 રૂપિયાનું ઓડું મોટું પેકેટ આવે, અને આ 2,00,000 એક હીરો નાનો એવો મળે, $2,00,000 એક હીરો મળે, કેટલો ફરક. આ લોકના પદાર્થમાં પણ આપણે ભેદ બુદ્ધિ પારખી નથી શકતા તો આ તો ભગવાનને ઓળખવાના છે, એમાં તો ભેદ બુદ્ધિ હોય જ ને. આમ જોઈએ સ્થૂળ રીતે હાથી અને સિંહ, હાથી અને સિંહ કોણ મોટું? હે, શરીર હાથી મોટો પણ શક્તિ એ ઓલો મોટો. ઓલો ભલે નાનો એરો પણ મારે મોટા મેંગણને એક થપાટ મારે તો હાથીને પણ ઊભો રાખી દે એવી તાકાત એમાં. દેખાય ભલે નાનો પણ એમાં તાકાત મોટી છે. એમ જેમ જેમ આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ થાય એમ એમ એની ઓળખ થાય. આ તો માયિક અમાયિકની ઓળખ છે. આ જગતનું જેટલું જેટલું મહારાજ કે ચિંતન થાય એટલું એટલું એને નુકસાની છે, અને ભગવાનનું જેટલું જેટલું એને ચિંતન થાય એટલો એટલો એને ફાયદો છે. પણ બેમાં ફેર છે. એ ભેદ બુદ્ધિ પારખવી જોઈએ, એ દેખાવી જોઈએ પણ દેખાય નહીં. પ્રગટ હોય ત્યારે દેખાવી બહુ કઠણ છે, ઓળખાતી નથી. તો કરવું શું? કા વિશ્વાસ. ઓલાને કાઠી દરબારો હતા તો એને ઓળખ વિશ્વાસ આવી ગયો હતો કે નહીં અમારી કરતાં ક્યાં ખારા છે, અમારી કરતાં મોટા છે. એટલું થઈ જાય તો ઘણું, મારી કરતાં એ મોટા છે. પણ આપણને ખોટ મોટી એ કે પહેલે દિવસે તો આપણી કરતાં બધાય મોટા લાગે, પણ વરહદી પછી પાંચ હરખા લાગે, અને પાંચ વરહ પછી પાંચ જ આપણી હરખા લાગે, બાકી બધાય નાના લાગે. આવી દ્રષ્ટિ થઈ જાય છે. ભેગા રહેવાથી સ્થૂળ એમાં ભાવ વધારે પ્રગટે છે. એટલે શું કામ થાય છે તો કે પોતામાં મોટપ મનાઈ જાય, પોતામાં ક્યાંક હારે મનાઈ જાય, એટલે પછી ભગવાનની હારે પણ, આ તો આપણે ભગવાનનું નામ લઈએ છીએ પણ ભગવાનના ભગત કે ભગવાનના સંત એની મર્યાદા પછી રે ને, એમાં માયક બુદ્ધિ થાય. મહારાજા પૃથ્વી ઉપર હતા તો ખૂબ ભક્તો મહારાજને ભજતા દિવ્ય ભાવથી, પણ ઘણા એવા પણ હતા ખુલ્લો હોતે કહેતા કે મહારાજ છે તો ઠીક પણ પક્ષપાત કરેશ, કહેતા કે નહીં પક્ષપાત કરેશ. દાદાનો પક્ષ રાખે છે ને આપણો પક્ષ નથી રાખતા, આનો પક્ષ રાખે છે ને આનો પક્ષ નથી રાખતા. તો ભગવાનને પક્ષપાત હોય? રણવે હોય ભગવાનને પક્ષપાત? આમાં અંદરથી કરીને જોશો કે કેમ જોશો? ભગવાન છે એટલે ભગવાન હોય નહીં એવું આપણે માન લઈએ, પણ અંદર મનાય. દેખાય બહાર પણ ભગવાનને કોઈ દી પક્ષપાત હોતો હશે? ન હોય. એક ભગત તો એવું કીધું કે આ દાદાનો જ નકરો પક્ષ સ્વામિનારાયણ રાખે છે, આપણી ઘેરે પધરામણીએ ન આવે. કે પચ્છમના એક ભગત હતા, હમણાં જ ક્યાંક ગુરુ મહારાજી વાત કરી હતી, એક ભગત હતા પચ્છમના. તો કે સંતો એના ગામમાં ગયા થોડાક દિવસ રોકાણ, લગભગ 20-25 સંતોનું મંડળ હતું. પછી પણ એવી મુશ્કેલી, ગામમાં સત્સંગ કરાવવા ગયા હતા પણ સંતોને તો બાપડાને ઉપવાસ પડતા હતા હો ગામમાં, પણ સત્સંગનો આગ્રહ. આવડા એક હરિભગત પણ એવું મોટું માણા, પૂછે કોણ ઘરમાં અહીંયા સાધુને આવીને કેમ કેટલું પૂરું થાય છે, શું છે. 10-15 દિવસ રોકાણ, એકાદ બે વાર આવીને આવ્યું હોય કરી ગયા કે જય સ્વામિનારાયણ કેમ છે, કાંઈ હોય તો કહેજો, બધું કંઈ નહીં આવી ગયા હોય. પછી સંતો તો પાછા વડતાલ આવ્યા, 2-5-6 મહિના ગયા. પછી આ ભગતે નવા ઘર કરેલા, 6 દીકરા અને 6 ઓરડા મોટા મોટા ગીર્યા. અને પછી આવ્યા વડતાલ મહારાજને તેડવા માટે, મહારાજ સંતોને લઈને આવો, નવા ઘર કર્યા છે, તમારી પધરામણી કરો. ઠાકોરજીની પધરામણી પહેલી કરવાની હોય ને દિવ્ય ભગત, ખબર છે ને, નવા ઘર થાય ને ઠાકોરજી પધરામણી કરે. એ ઠાકોરજીની પધરામણી ન હોય, શું હોય, અમે નવા ઘર કર્યા છે, તમે આવો તો ગામ આખું જોવે, ગામ આખું, ને તો સાધુ આવ્યા હતા જ. પછી મહારાજે કંઈ બહુ આમ એટલું બધું ધ્યાન દીધું નહીં, બહુ આમ આવીને બધે કહેવા માંડ્યા, ખારું કે જોશું આવશું એમ. ત્યાં મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ આ મોટું માણા છે, ગામનું છે, સત્સંગ થોડોક રાખે છે, અને તમે પધારો તો સારું. એટલે એ તો ભગત સામે જ બેઠા હતા. પછી મહારાજ તરત કરડી દ્રષ્ટિ કરી, એ ભગત બોલતા હતા. પછી થોડાક બે દિવસ ગયા ને મહારાજાને કાની કરીને ભગત બોલ્યા, બે ચાર ભગતને કીધું આપણે અહીંયા થોડા આવે સ્વામિનારાયણ તો દાદાનું જાવે, આપણું થોડું જોવે, દાદાને વહ વર્તે એમ આપણી ઘરે થોડા રહી એમ, ઓલો ગામધણી છે એમ, આવું ક્યાંક કવડા વેણ બોલ્યા. એ મહારાજને પાસે કાને પહોંચી ગયા. અને આમ તો ખબર જ હતી ગામમાં કે સાધુનું ધ્યાન નહોતું રાખ્યું. એમાં આ બધી વાત થઈ, સભામાં બેઠા હતા, મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરી, એટલે મહારાજની કરડી દ્રષ્ટિ છે. મહારાજ કે સ્વામી એણે છ ઘર કર્યા છે ને, એ તો એના છોકરા માટે કર્યા છે. આ તમે અહીંયા 15 જણા ગયા હતા, કેવું એને સંભાળ રાખી હતી એમ કરી મહારાજ આકરા છે. અને એ દાદો દાદો કરે છે ને, પક્ષપાત કરે છે, પણ દાદાને અમે કેટલા 30 વર્ષમાં 56 વાર તો એને અમે ફેરવો છે, તો એને એક કાંઈક સંકલ્પ નથી થયો એમ. મહારાજે ઘણી વાર એને આ ઓરડાથી ઓલા ઓરડામાં, ઓલા ઓરડાથી ઓલા ઓરડામાં હાવ બહાર કાઢી મૂકીને આવું બધું ઘણું કર્યું છે, કસોટી લીધી, એને બીજો ઘાટ નથી થયો. અને આને સાધુ ન્યાય આવ્યા તોય મારે જાવ. એટલે સમજવાનું એ કે ભગવાન કે ભગવાનના ભક્ત સંત જ્યારે આપણી આજુબાજુ હોય ત્યારે આપણે ઓળખી શકતા નથી. માનો કે અત્યારે જોગી સ્વામી આવે તો આપણને કેવું હો હો હો હો હો હો થાય, પણ એ જોગી સ્વામીની થોડીક આમ હલનચલનવાળી ઉંમર હોય અને ત્યારે ભેગા હશે ને કેટલા હશે ત્યારે હું એવો ભાવ હશે કાંઈ એવો ભાવ હોય તો ત્યારે એ જ હતા ન હોય. માયિક બુદ્ધિ છે, એ માયિક બુદ્ધિ છે. માયિક બુદ્ધિ અને આ બુદ્ધિ એમ ફેર કેટલો, આ ફેર છે એટલે એ છે. એટલે મહારાજે કીધું, મહારાજ કે પારસમણીને બીજો પથ્થર બેમાં ફેર છે, ગમે એવો લોઢો હોય ને અજાણતા પણ પારસમણીનો એને સ્પર્શ થઈ જાય તો એ સોનું થઈ જાય. આવું કીધું ને, એ સોનું થઈ જાય. એમ ભગવાનના સંત અને ભગવાન સંબંધી જેને ચિંતવન છે એ તો આ લોકમાં બેઠો બેઠો જ પરમપદને પામ્યો છે, ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે એવું કીધું. અને જેને આ જગતનું ચિંતવન છે, ભગવાન સિવાય બીજું ચિંતવન છે, આ લોકનું છે, માયાનું ચિંતવન છે, એ તો ઘોર નરકને પામ્યો છે. આગલા વચનામૃતમાં, આ વચનામૃતમાં એવું નથી કીધું, પણ આગલા વચનામૃતમાં કીધું ઘોર નરકને પામે. અને મહારાજ એક વચનામૃતમાં આવો ભેદ પડ્યો કે આ ગોપીઓ છે, ગોપીઓ એણે ભગવાન કૃષ્ણમાં હેત કર્યું તો નિર્ગુણ ભાવને પામી ગઈ. અને મોટા મોટા શાસ્ત્રો પણ એનું વર્ણન કરી શકતા નથી એની એના ભાવને, એવી સ્થિતિને પહોંચી ગઈ. ભરવાણીનો હતી, નહોતો શાસ્ત્રનો અભ્યાસ કર્યો, નહોતો કંઈ સમાગમ કર્યો, પણ કૃષ્ણમાં એને પ્રીત થઈ ગઈ. અજાણતા પણ એને એટલું થઈ ગયું કે આ નાનો કાનુડો છે એ ક્યાંક અલગ છે, કાનુડો છે એ અલગ છે, એમ કરીને એમાં એને પ્રીતિ થઈ ગઈ. તો એ નિર્ગુણ ભાવને પામી ગઈ. તો પ્રીતિ કરે તો શું નિર્ગુણ ભાવને પામી જાય? મહારાજ કે બીજી સ્ત્રીઓ નહીં પ્રીતિ કરતી હોય, એના ધણીને પ્રીતિ કરે જ છે મહારાજ કે તો ઘોર નરકને પામે છે, એ ક્યાં ધામને પામે છે? આવું મહારાજે કીધું. એટલે ભેદ છે, પ્રીતિ ક્યાં કરીએ છીએ આપણે, કેનું સ્મરણ છે, કેનું એનો ભેદ છે. પણ એ દ્રષ્ટિ સતત ભગવાનના ભક્તને પ્રત્યે, ભગવાન પ્રત્યે આપણને રહેવી જોઈએ. તો દેખાય હરખે હરખું, જો બધું દેખાય બધું હરખે સરખે સરખું જ જોઈએ. તો અમે હૈદરાબાદ હતા ને, તો શરૂઆત સમય ગુરુકુલનો એ તો બધી ટફ પીરિયડ હોય, અને ત્યારે પહેલું વહેલું આપણે ગુજરાત બહાર ગુરુકુલ થયેલું, અને ત્યાં તો ભાષા એ અમે જાણીએ નહીં, એ બધી તેલુગુ ભાષા, એ કોઈ હિન્દી બોલે નહીં. અને અમે બધા નાના નાના જે નવા સાધુઓ, દેવપ્રસાદ સ્વામી એક મોટા, પછી ગુજરાતથી હરિભક્તો સેવામાં આવે, સુરત ને રાજકોટથી હરિભક્તો 40-40, 50-50 હરિભક્તો મહિનો મહિનો સેવામાં રોકાય અહીંયા. અને બધું ઓલા બ્લોકો પાડવા અને ત્યારે બધું કન્સ્ટ્રક્શનની સેવાઓ હતી, ખૂબ બિચારા ભક્તો સેવા આવીને કરતા. છ છોકરાઓ જૂનાગઢથી રાજકોટથી ચાલી ચાલી પચાસ પચાસ દસમા વાળાની પરીક્ષા પૂરી થઈ પછી બે મહિનાનું વેકેશન હોય, મહિનો દોઢ મહિનો ગયા હતા હૈદરાબાદ. છોકરાઓ બધા સેવા કરવા જાય હૈદરાબાદ ઘણા વર્ષો સુધી આવ્યા. પછી એ છોકરાઓ સેવા કરીને જ્યારે ઘરે જવાના હોય ને, એ પહેલાં અમે સંતો થોડીક, કારણ કે બાળકોએ ખૂબ સેવા કરી, હરિભક્ત બાપડાએ ખૂબ તન તોડ અને મહિમા સંતોએ કીધો હોય એટલે અહીંયા આવીને ખૂબ સેવા કરતા ડે નાઇટ. એટલે સંતો રાજે થઈને કે છોકરાઓને ક્યાંક યાદી રહી એટલે આપી. શું આપવું, સાધુ આપે શું? એટલે પછી એકવાર તોલી કંઠ્યું કરી, તો કંઠ્યુંમાં ચાંદીના પારા કરાવીને એવું કરીને આપી. પણ પછી છોકરાઓ વિરાય ને છોકરાઓને કંઠ્યું કરતાય એને ઓલી એ જમાનામાં ઓલી લક્કીનું એક શોખ હાલતો, લક્કીની ઘડિયાળની એવો બધો શોખ હાલતા. તો લક્કી, તો લક્કી આપણે હારી હારામ હારી લક્કી ક્યાંથી કરવી? તો ચાંદી સોનીની તો મોંઘી પડે ભાઈ, એક તો હવે સંસ્થા શરૂઆત હોય. પછી બગસરાના, બગસરાની સ્પેશિયલ આપણે નામ દઈને જય સ્વામિનારાયણ લખાવીએ અને ત્યાંથી ચાંદીની જેવી એને એકદમ હોના જેવી ને એવી ઓલી લક્કીઓ બનાવીને મગાવી અને છોકરાને આપી. પણ ચળકાટ જોવો ને તો હોનાને ભૂલી જાવ, એ લકીનો ચળકાટ જોવો તો સોનાને ભૂલી જાવ. તો એક તો હોનું છે ઓરિજિનલ, એક બગસરાનું હોનું છે, બેને હરખું કહેવાય? બેનું બેનો કેક લઈને ગયા હોય તો ભાવતાલ હરખો આવે? ન આવે, બે અલગ અલગ છે, બેની કિંમત અલગ. પણ એ દ્રષ્ટિ આપણને કેળવાય તો થાય, અને એ દ્રષ્ટિ કેવી રીતે કેળવાય એનું પણ મહારાજાની અંદર ઉપાય બતાવ્યો. આગલા વચન, આગલા વચન મેં દીધું, આમે કીધું મહારાજ કે એ દ્રષ્ટિ કેળવવા માટે શું? મહારાજ કે અમને તો અખંડ કથા વાર્તા કીર્તન ભક્તિ એમાં જ અમને. મહારાજે આ બે વચનામૃતમાં એક બહુ મોટી વાત કરી. શું? ઘણી જગ્યાએ મહારાજ બીજું દૃષ્ટાંત દઈને વાત કરતા હોય, અહીંયા મહારાજ પોતાની જ વાત કરી. આગલા વચનામૃતમાં એમ કીધું મહારાજ કે અમે એવા સાધુને દંડવટ કરીએ છીએ અને એવા સંતના મધ્યમાં જન્મ ધારણ કરીએ છીએ. મહારાજ કે એવો સંકલ્પ કરી, એવો અમને થાય કે એવા ભગતના ઘરે અમે જન્મ લઈએ જેને આવું સ્મરણ છે એની ત્યાં અને એની વચ્ચે જઈને ભજન. મહારાજ વડતાલ હતા તો જોબન પગેની મેળીએ બિરાજમાન. પછી મહારાજ કે હલો હવે અમારે ઘરે જ આવું છું. લો જોબન કે મારે તમારું ઘર, તમારે ઘરે ક્યાં જવું? મહારાજ કે અમારે જાઓ, અમારું ઘર હોય ને. મહારાજ મેળીએથી ઉતરી અને બે સંતોને બધા હશે ચાલ્યા. તો જ્ઞાનબાગમાં સંતો બધા ઓલા આંબલાઓ નીચે રહેતા, તો બધા સંતો ટોળે વળીને બેઠા હશે, બધા ઝાઝા સંતો હતા. એટલે મહારાજ જઈ અને એ આંબલામાં સંતો બધા બેઠા હતા ને વચ્ચે જઈને બેઠા, આ અમારું ઘર, આ અમારું ઘર. એટલે મહારાજે આગલા વચનામૃતમાં પોતાનું દૃષ્ટાંત દઈને કીધું કે અમે આમ, અને અહીંયા પણ મહારાજે કીધું અમને તો અખંડ કથા કીર્તન વાર્તા ભગવાનની ભક્તિ ભજન ભગવાનનું ધ્યાન એમાં જ રુચિ વર્તે છે. જો આવી રુચિ થોડી કેળવે તો ધીરે ધીરે એની અમાયિક દ્રષ્ટિ થાય. બાકી તો માયિક દ્રષ્ટિ અને માયિક ચિંતન થાય તો તો આ લોકનું જે કાંઈ ભગવાન સિવાયનું જે ચિંતન છે ને એ એને સુખ આપનારું નથી. કદાચ ક્યાંક સાત્વિક ચિંતન હશે, હાલો આત્માનું ચિંતન કરે તો એ ના પાડી મહારાજે. મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું? મહારાજ કે બ્રહ્મરૂપ થયા હોય, આવી સ્થિતિને પામ્યા હોય તો પણ ધ્યાન અને સ્મરણ તો કોનું કરવું? એક પરમાત્માનું, ભગવાનનું જ કરવું. ગમે એવી સ્થિતિએ પહોંચ્યા હોય તો ધ્યાન ને સ્મરણ બીજા. એટલે જો સ્મરણ છે એ ભગવાનનું અને ભાવ છે એ બધે કરી શકાય, ભાવ છે બધે કરી શકાય. પણ સ્મરણ, આમાં સ્મરણની વાત ઘણી છે કે જેને સ્મરણ ભગવાનનું છે, ભગવાનનું જેને ચિંતન છે, જેને ભગવાનનું ચિંતન છે એ પરમપદને પામે છે. એવું નથી કીધું કે ચિંતન જેને સાધુનું છે એ પરમપદને પામ્યો. ચિંતન સાધુનું કરવાની ના પાડી છે, એવું નથી કીધું. ભગવાનના ભગતનું ચિંતન નહીં, ભગવાનને લઈને ભગવાનના ભગતનું ચિંતન કરવાનું છે, ભગવાનને રાખીને ભગવાનના ભગતનું ચિંતન. એટલે એને એને યાદ કરવાના છે. પણ ભગવાનને ભૂલીને નકરો કોઈ આજે જગતની અંદર નકરો ઘણીવાર ભગવાનને મૂકીને હાલતું થઈ જાય કે આવા ભગવાન જેવા છે ને ભગવાન જેવા છે એમ કરીને ચાલુ થઈ જાય તો એ પછી ખોટ ગણી જાય, ખોટ ગણી જાય. એટલે માયિક આકારનો જેટલું કાંઈ ચિંતન છે એ એની પ્રાપ્તિ નથી થતી. આત્માનું ચિંતન હોય તો એ તો અમુક લોક સુધી જ ભોગે છે, ભગવાનના ધામ સુધી નથી ભોગતા. એ તો સાત્વિક છે, આત્માનું ચિંતન છે સાત્વિક છે. પણ જેને પરમાત્માનું ચિંતન થાય છે એ તો સીધા બ્રહ્મ ભાવને પામી જાય, નિર્ગુણ ભાવને પામી જાય છે અને ભગવાનની સરખી એની સ્થિતિ થઈ જાય છે. એ પછી ભણ્યા હોય, કોઈ સાધના કરી હોય, એને તપ જપ કર્યા હોય, ભલે કાંઈ કર્યું ન હોય તોય પણ એની સ્થિતિ એવી પહોંચી જાય. અને સામે એક્ઝામ્પલો છે, પ્રહલાદજીએ કંઈ એવું તપ કર્યું હતું, એવી સાધના કરી હતી નહીં, કેવી સ્થિતિ. એ ભગવાનના સ્મરણે કરીને એનામાં તાકાત તો જો કેવી આવી. હવે એક બાળક નાનું અને ઓલો એક એનો બાપ આખી સૃષ્ટિને ધ્રુજાવનારો, તો એની સામે ઓલો ધ્રુજી જાય, એનો બાપ ધ્રુજી જાય, આ તાકાત છે ને. આપણે બધા આપણા બાળકોનું ચિંતન કરતા હોય શું કે નહીં કરતા હોય, તો એ જ કરતો હતો કે નહીં, એ ધ્રુજી જતો હતો. ઓલા પરમાત્માનું પરમાત્માના ચિંતવને કરીને એને કેવી સ્થિતિ પોગી અને કેવી એની શક્તિ. નાનો બાળક એ કાંઈ આંખે ડોળા કાઢતો નહોતો, પ્રહલાદ તો બાપાની આગળ હાથ જ જોડતો હતો, એ ક્યાંય ડોળા નહોતો કાઢતો, પણ એનો બાપો ધ્રુજી ગયો. એવી તાકાત ક્યાંથી આવી? ભગવાનના સ્મરણે કરીને. જેને ભગવાનથી નજીક પણ ભગવાનનું જેને સ્મરણ થાય છે એની સ્થિતિ જ આખી બદલાઈ જાય છે. ગોપીઓ ભણેલ ગણેલ નહોતી પણ એની સ્થિતિ આખી બદલાઈ ગઈ. આપણા કાઠી દરબારો કે બીજા ભક્તો હતા એ ભણેલ ગણેલ એવા નહોતા, એવી સ્થિતિ નહોતી, પણ તોય એવાનો પણ એવી સ્થિતિએ પહોંચી ગયા. એવી સાધના નહોતી કરી તોય એવી સ્થિતિએ પહોંચી ગયા. કેમ? એને ભગવાનનું સ્મરણ હતું, ભગવાનની સાથે એનો એકતાર થઈ ગયો હતો. અને જગતનું સ્મરણ જેને હોય આ લોકની અંદર, હમણાં અમારે સાંજની કથા દરો છે ને, તો ભક્તો લાઈવ આવે છે, લાઈવ કરીએ છીએ, તો પછી કાલે એવી એક બે સ્વામીની વાતો બહુ સરસ આવી હતી. એમાં એક ભગતે આપણે જીવરાજભાઈ વાત કરી કે અમારે અહીંયા બ્લેક ફ્રાઈડે આવ્યો હતો અમુક વર્ષ પહેલાં, તે બોલું આપણે માર્કેટ, શેર માર્કેટ આખું પડી ભાંગ્યું, બહુ નીચું વહી ગયું હતું, એટલે એટલું બધી નુકસાની ગઈ હતી કે આમ બધાને બહુ મોટી નુકસાની ગઈ. એમાં કહે કે એનું ઓફિસ હતી અહીંયા આપણે ન્યુયોર્કમાં છે ને એની ઓફિસ, એની બાજુમાં જ જીવરાજભાઈની જોબ કરતા હશે, તો ત્યાં દરરોજ જતા મધુભાઈને, જીવરાજભાઈને કે અમે ત્યાં જ હતા. પણ આ બધું એટલું બધું બધાને થઈ ગયું, એમાં એક માણસ હતો એને અમુક મિલિયન, પચાસ મિલિયનથી વધારે એને ફાયદો થયો હતો, હતો ના ફાયદો એવો થયો હતો, પણ એમાંથી એની ખોટ ગઈ તો ક્યાંક વીસ પચીસ મિલિયનની ખોટ ગઈ, આ મિલ બેસી ગયું. એમાં એને આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો તો બીજે દિવસે અમે કે સવારે અહીંયા ગયા ને તો ચારેય બાજુ આમ પોલીસ ને મિલિટરી ને આ બધું લાગી ગયેલું, તપાસ કરે હું તો કે ઓલો ઉપરથી બિલ્ડિંગથી હેઠો પડ્યો, આઘાત લાગ્યો એમાં, અને બાજુમાં ઓલું કબ્રસ્તાન હશે તો કબ્રસ્તાન ઓલું ઠોંગું હોય ને એની માથે ડોકું ભટકાણું, તો ડોકું થઈ ગયું અલગ ના, આવી રીતે થયું. શું કામ એવું થયું? માયિક ભાવનું ચિંતન, એ રૂપ થઈ ગયો તો એને ભાઈ પહેલાં કંઈ પહેલે દિવસે જ એની પાસે કંઈ $1 મિલિયન છે, તો $50 મિલિયન એમનો થયા છે, કેટલા વર્ષે થયા છે ને, તો એને ગયા 20-25 મિલિયન નુકસાની ગઈ, તો 20-25 મિલિયન તો જ્યારે થયા હતા ત્યારે તેને કેવો આનંદ હશે, જેથી એને 20 કે 25 મિલિયન પોઈ ગયો 1 મિલિયનથી, ત્યારે એને કેટલો આનંદ ને હરખ હશે. તો એની પાસે 20 ને 25 મિલિયન તો હજી પીડ્યા જ છે, તો હરખ હોવો જોઈએ કે નહીં? હરખની મરી ગયો. એટલે આ જગતનું ચિંતન છે એ દુઃખ દેનારું છે. મહારાજે કીધું કે આ વચનામૃતમાં એવો શબ્દ આપ્યો કે નરક 84 ને 20 અનંત કાળ સુધી ભમે છે. એટલે નરક 84 એટલે નરક 84, નરક અને 84, 84 લાખ ફેરા છે ને, 21 છે એ ઓલા જરાયુજ, એટલે ગર્ભથી જે જન્મે એ બધા 21 લાખ છે, ઈંડામાંથી જન્મે એ 21 લાખ છે, એ ઓલા સ્વેદજ એટલે પરછેવાથી ઘણી જીવાત જન્મતી હોય એમાં 21 લાખ, અને 21 લાખ છે એ ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે જમીનમાંથી થાય ને, બીજમાંથી ઉગે, એ બધી 21 લાખ યોનિઓ છે. આ બધી યોનિમાં એ ભમે અને દુઃખને પામે, પીડાને પામે. કોણ? તો જેને માયિક અને ભગવાનના ભગત સિવાય આ જગત આખાને માયિક ભાવનો, એટલે જગત આખું પીડાય જ છે, આખું જગત પીડાય જ છે. આ લોકની અંદર બિલિયનર મિલિયનર મોટા મોટા થઈ ગયા. આડી પ્રહલાદજીની વાત કરી, એની સામે તો હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુને કોણ યાદ કરે? પ્રહલાદજીને કોણ ભૂલે? રાવણને કોણ યાદ કરે? યાદ જ ને. પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખ તે ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આ બધા તમે જો ને, એ જગતનું ચિંતન કરનારા હતા. કેવા કેવા હતા? પગ પર્વત ઠેલી પાડતા. મોટો પહાડ હોય ને એવું ઠેલું પગથી મારે તો એને પાસિક્યાની જેમ ઉડાડે. બોલો, આપણે હેલા જતા હોય ને ઓલો નાનો એવો બોલ પીડો હોય, નથી કિક મારતા એવા શક્તિશાળી બધાય. ઓલો આખી પૃથ્વીનો નહોતું, પાતાળમાં લઈને વહી ગયો. કેવા શક્તિશાળી! પગ પર્વત ઠેલી પાડતા. પણ કોનું ચિંતન હતું? એને ભગવાનનું ચિંતન હતું, જગતનું માયિક ભાવનું ચિંતન હતું. એનું કોણ જાણે ક્યાં હતા, કોઈ ખબર કે નહીં. આ બધા આવા આવા હતા. એટલે મહારાજે આ વચનામૃતની અંદર આવી વાત કરી. બે ચાર કડીઓ બહુ સરસ છે, આપણે સાંભળી. જ્યારે પ્રભુના અવતાર થાય, શાસ્ત્રો જ જાણે નહીં ઓળખાય, કાલિંદી કાંઠે વસતા ભણેલા, તેણે નહીં શ્રી હરિ ઓળખેલા. કાલિંદી કાંઠે વસતા ભણેલા એટલે ત્યાં મથુરાની એ બધે એ બાજુ ભણેલા બહુ વિદ્વાનો બહુ હતા, બ્રાહ્મણો. પણ એ ભગવાનને ઓળખ્યા નહીં, ગોપીઓ ઓળખી ગઈ. સંસ્કારથી શ્રી હરિ ઓળખાય, ભણ્યા હશે કે નહીં તે ભણાય, ગોવાળ ગોપી જન કૃષ્ણ જાણ્યા, રહ્યા ભણેલા ઋષિઓ અજાણ્યા. ઋષિઓ રહી ગયા, ઓલા ભણી ઓલા પામી ગયા. ઓલો મહારાજ લોજમાં હતા, તો એક બે ગુરુ શિષ્ય એવા, જાનકીદાસ અને એક બીજો એક નામ છે, બે શિષ્ય એવા ગુરુ શિષ્ય, તે દ્વારકાની યાત્રા કરવા જતા હતા. નામ સાંભળ્યું કે અહીંયા સદાવ્રત મળે છે, મહારાજ પાસે આવે. મહારાજ આગતા શોખતા એને સારું લાગ્યું, રોકાણા દેવી હશે. બે ચાર દિવસ રોકાણા પછી કે અમે દ્વારકાની યાત્રા કરી આવી. મહારાજ કે સારું, પણ એની પાસે ક્યાંક ભાગવતનો ગુટકો એટલે શાસ્ત્ર હશે બુક મોટું, એટલે એ જમાને બહુ કિંમતી કહેવાતું. એટલે એણે મહારાજને કીધું કે તમે આ સાચવજો, અમે યાત્રા પાછા આવીને ત્યારે તમે અમને આપી દીજો, મારે ભેગું ફેરવવું નહીં, ત્યાં બધી ક્યાં સાચવું એમ. મહારાજ કે સાચું, સારું. એક સાધુને આપ્યું, સાચું મૂકી દીધું. પાછું ઓલા દ્વારકાની યાત્રા કરી અને પાછા વળ્યા ભગવાનના દર્શન કરીને. તો રસ્તામાં એનો ગુરુ માંદો પડ્યો તો થોડીક ટ્રીટમેન્ટ કરી, પણ કે હાજો થયો ને એમાં વહી ગયો, મરી ગયો. તો ઓલા ચેલા એ બધી એની હરખી કરી અને પછી પાછા અહીંયા મહારાજ પાસે આવ્યા. મહારાજને વાત કરી, યાત્રા કરી, હા પણ આવ્યું થયું. મહારાજ કહેવો, બહુ ખોટું થયું. મહારાજ કહી, મારે બધું બધું જાણતા હોય કે સારું કહી, પણ હવે ઓલી પોથી છે એ આપો તો અમે હવે અમારા દેશ બાજુ જઈએ. મહારાજ કે સારું, સાધુને મોકલા પોથી લઈ આવ્યા. પછી કે તમારે તમારા ગુરુ સ્વર્ગવાસી ક્યાં છે તો એ જોવાશે તમારે? મહારાજ કે તમારા ગુરુને જોવાશે? અરે સ્વામિનારાયણ દેખાડો ને. મહારાજ કે ઓલી પોથી છે ને લાવો, મૂકો અહીંયા, ખોલો એને. પોથી ખોલી તો પોથી હતી ને, પોથીની હારે એક ડબ્બો રાખેલો, અને ડબ્બામાં એ ગુરુએ એક સોનામેર મૂકી રાખેલી. ક્યાંક રસ્તામાં કામમાં આવે ને સોનામોર એક મૂકી રાખી ડબ્બાની અંદર, ક્યાંક રસ્તામાં કામ આવે. ઓલી અહીંયા વધારાની છે, ત્યાં મૂકી રાખી. એકાદી ત્યાં ઓલે ક્યાંક હાચવીને લઈ ગયા છે એક બે તો રસ્તા માટે. ડબ્બો તે ડબ્બો ખોલો, ડબ્બો ડબ્બો ખોલ્યો ને તો ડબ્બાની ફરતો એક કણો, કણામાં ખબર પડે હે, ઓલો સર્પનું નાનું એવું ક્યાંક હશે, એ કણો એક વીંટાઈને બેઠો હતો. મહારાજ કહે કે જો આ છે ને તમારો ગુરુ છે, આ તમારો ગુરુ છે. કે અરે સ્વામિનારાયણ, મારો ગુરુ મારા ગુરુ હા અહીંયા? તો કે હા, કે આ જો સોનામૂર છે ને એમાં તારા ગુરુની વાસના રહી એટલે અહીંયા કીડો થયો. હવે કે એને ત્યાંથી થોડો દૂર કર, એટલે મહારાજ લઈને પાણી છાંટ્યું, ઓલાને દૂર કર્યો, તડફડી મરી ગયો. મહારાજ કહે કે સારું, કહે એને અત્યારે અમે બદ્રિક આશ્રમમાં મોકલો છે, કે ત્યાં તપ કરી અને પાછો સાયકલમાં ચડશે અને ક્યારેક અમારો કે ભગવાનનું ભજન કરશે ને તે ધામમાં જશે, નહીંતર પાછો ભટકશે. પણ કહેવાનું એ ભણેલા હોય, સાધુ થયા હોય કે ગમે હોય, એની સરસ લીલામૃતની અંદર કડી આવે છે કે માહી અર્ધ રૂપયો દેખાણો, કણો સાપનો તેને વીટાણો, ગુરુની રહી વાસના એમાં, એથી સર્પ થઈ બેઠો તેમાં. સર્પ થઈને બેઠો એટલે પછી વિહારી લાલજી મહારાજે બહુ સરસ ઉપદેશ આપ્યો. હવે એ સમજવા જેવો, જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે, જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. આવું થાય જો ભગવાન સિવાય આપણને બીજું કાંઈ સ્મરણ ચિંતન રહ્યું. આગળ આવેલો આનંદ કીર્તન બોલતો હતો, કેવું સરસ કીર્તન હતું હો, એમાં તો બધું બતાવ્યું હતું, આ જગત, પત્ની, ઘર, આ બધું, માતા પિતા, એ બધું હશે તો એનું સ્મરણ થાય તો આવું થાય, આવું થાય એમ છે. એવું ભગવાન સિવાય આ જેટલું કાંઈ સ્મરણ થાય છે ને એ આપણને લખ 84માં ફેરવનારું છે, દુઃખ આપનારું છે, સુખ નથી આપનારું. આપણે બેઠા બેઠા યાદ કર્યા કર્યા ભગવાન સિવાય જે કંઈ યાદ કરી, પૈસો પૈસો પૈસો યાદ જેમ જેમ કરીએ ને એમ દુઃખ દુઃખ દુઃખ દુઃખ જ નજીક આવે. પૈસો મળે એમ દુઃખ આવે, એવું છે, એમાં સુખ ન મળે. પણ એ તો જેમ એનું આમનું વિશ્લેષણ કરીએ ને તો લાંબુ થાય, એટલે કાંટો ફરતો જાય છે એટલે. પણ આમાં બધું એવું છે, આ જગતની અંદર જેટલું તમે ભગવાન સિવાય, અને ભગવાનનું તમે જાણે અજાણે સ્મરણ કરો, અજાણતા તમે એનો સ્પર્શ કરો. ઓલું કીધું ને કે ઓલું પારસમણીને લોઢું અજાણતા અડી જાય, લોહ ચુમકથી નજીક લોઢું અજાણતા જાય તો ખેંચી લે, અને પછી વધારે થોડુંક એને ઘર્ષણ થાય તો ઓલી ઓલી ટાંચણી હોય ને એ પછી આમ એ બીજી ટાંચણીને ખેંચે, એવી એમાં શક્તિ આવી જાય. ભગવાનના ભગત, ભગવાનને સંબંધે કરીને ભગવાનના ભગત, ઓલા વશરામ સુથાર ખાલી સંકલ્પ કરે ત્યાં તો કીડીઓનો મોક્ષ થઈ જાય. શેનો પાવર? ભગવાનનો સ્મરણનો પાવર. મા ગુણાતીતાનંદ સ્વામી કે આજે તો ભગવાનના ભજને કરીને, એના ચિંતવને કરીને તો આજ આ સત્સંગમાં નાનો એવો ભગત હોય ને કોઈ જગતના જીવને બાવડું જાળીને કે કંઈ ખબરદાર બીજો કંઈ સંકલ્પ કર્યો છે તો કર ભગવાનનું સ્મરણ, આમ સંકલ્પ કરીને આમ તાળી મારે ને તો ધામમાં મોકલી દે, એવી તાકાત છે આજે. કેને લઈને? તો ભગવાનના સ્મરણને લઈને, ભગવાનના ચિંતવનને લઈને એવી એમાં તાકાત આવે છે. તો અહીંયા આ વાત કરી, માટે થજો સૌ નિર્વાસનિક, જો મૃત જન્મ મૃત્યુ તણી હોય બીક. જો હવે બહુ સરસ શબ્દ આવે, ગ્રહસ્થને ત્યાગી તણ સમસ્ત ભક્ત, થશો નહીં માયિકમાં સમસ્ત. માયિકમાં આસક્ત નહીં થતા, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. તુંબડું હોય, કાંઈ પણ નાની ન માની વસ્તુ હોય એનું સ્મરણ થાય ને, અને એક સોનામોરમાં શું હશે ભાઈ, એક સોનામોરમાં, એક રૂપિયામાં. ઓલું બોર બોર એક એક વાતમાં એવી આવે છે, ઓલો ગુરુ હતો તો અને મૃત્યુ થઈ ગયું તો બોરમાં વાસના રહી, તે બોરમાં ઈળો થઈને રહ્યો, બોલો, ઝાડું બોરડી નીચે હૂતો હશે તો બોર બહુ સારું છે, આમ બોરમાં જોઈને ડાચું ફાટી રહ્યું તો એમાં કીડો થયો. હવે બોરમાં શું છે? માયિક વસ્તુ જેવી છે. પણ એની જગ્યાએ જોઈને ભગવાન કે ભગવાનનો ભગત યાદ આવી ગયો ને તો જમડા લેવા એવા હોય ને તો એ ભાગી જાય, અને ભગવાન ખુદ શ્રીજી મહારાજ એને તેડવા માટે આવે. એટલે આ વચનામૃતની અંદર મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કહે કે ભગવાન અને માયિક પદાર્થમાં ખૂબ ફેર છે, બહુ ભેદ છે. માયિક પદાર્થનું જેને જેટલું જેટલું ચિંતન, જેને જેને ચિંતન છે એ તો નરક ચોરાસીમાં પડે છે, અને ભગવાનનું જેને જેને ચિંતન છે એ તો પરમપદને પામે છે અને ભગવાનના ધામને પામે છે. માટે ભગવાનના ભક્તને, મહારાજે પોતાનું દ્રષ્ટાંત કીધું, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્મરણ કરવા માટે શું કરવું? કથા, કીર્તન, ધૂન, વાર્તા, સેવા, સ્મરણ, એની અંદર જ મશગુલ રહેવું. આવી સરસ મહારાજે આ વચનામૃતની અંદર આપણને વાત કરી છે. બહુ નાનું વચનામૃત છે પણ બહુ મોટો ભેદ મહારાજ આ વચનામૃતની અંદર સમજાવી જાય છે. અને આપણે પણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમે આ જગતની અંદર રહીએ છીએ, આપણા જ છીએ, આપને ઓળખવા માટે અને આપનું જ અખંડ સ્મરણ કરીએ છીએ, પણ ક્યારેક આ જગતના ભાવમાં આવી જતા હોઈએ તો મહારાજ એમાં રક્ષા કરજો, અમને આપનું જ અખંડ સ્મરણ રહે, જગત ભૂલાય અને આપ અખંડ તદાકાર રહો, એવું અમને શક્તિ, એવી ભક્તિ આપનું સ્મરણ કરવાની આપજો, એવી મહારાજના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. થાળની આરતી. જમે શ્રી મહારાજ વાલ બાલ. के लड्डू मगदड़ का है सारा, हलवा खुरमा खूबी वारा, आटा जलेबी का न्यारा, बूंदी छूटी लो है प्यारा, ले ले खाजे पेंदे ताजे, बुलबुल आप आप में गाजे, मतो मोरा जी। સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. છાળે વાલો લટકે મન લેવા, એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા. ફૂલ દડો ઉછાળે વાલો લટકે મન લેવા, એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા. ફૂલની બાંધી રે પોચ ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે, આ ઘેરડાની ટોપી ગૂંથીને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી. ફૂલડાની ટોપી ગૂંથીને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી. ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી. હેલી નટવરજી ને હાથે પોચી ફૂલની બાંધી, હેલી નટવરજી ને હાથે પોચી. Yeah.

વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નવીન જીમૂત સમાન વર્ણ રત્નોલ સત્કુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્ર મયૂર પર્ણ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે શેખરયાતરેણુ નિનાદયંતં ચ ગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ શુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયૂથમ ચ વિનાપિ શસ્ત્રમ વ્યતિકૃતાનેકસુરદ્વિડસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતિશ્યાદિત સાધુપાલમ સધર્મ વૈરાસુરસંગકાલમ પાદિમાલં વ્રજરાજબાલ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ ગોપી પ્રિયારં વિતરાસકેલ રાજેશ્વરી રંજન કૃપ્રહેલ સંદોલ સત્કુંકુમચિહ્નચેલ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાના પદ ઉદ્ધરંતમ ગોપ ગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વદ્વિષન્મન્મથ દર્પહારમ સંસારિ જીવાશ્રયણીયસારમ સદૈવ સત્પુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મે તવ ભક્તપનો કામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમાર તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હો એકાંતિક તવ દાસ કો વિજય સમાગમ મો નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ એહી માંગુ કરી વિનય હરિ સદા રાખીએ પાસ હે કૃપાલો હે ભક્ત પતે ભક્ત વત્સલ સુનો બાત દયા સિંધો સ્તવન કરી માંગુ વસ્તુ સાત સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રિ પ્રમાણ સૌ પત્રિ મે અતિ બળે નિયમ એકાદશ જોય તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રોય હિંસા ન કરની જંત કી પરત્રિ અસંગ કો ત્યાગ માસ ન ખાવત માદ્ય કો પીવત નહીં બળ ભાગ વિધવા કુ સ્પર્શત નહીં करतन आत्म घात चोरी न करनी काहु की कलंक न कोई को लगा निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खा विमुख जीव के बदन से कथा सुनी नहीं जा यही धर्म के नियम में भरतो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब हरी एकादश नियम में करी श्री हरि पद प्री प्रेमानंद कहे धाम में जाओ निशंक जग जी सहजानंद स्वामी महाराज नी जय हरि कृष्ण महाराज नी जय धर्म भक्ति वासुदेव नी जय घनश्याम महाराज नी जय लक्ष्मी नारायण देव नी जय नर नारायण देव नी जय राधा रमण देव नी जय गोपीनाथ जी महाराज नी जय मदन मोहन जी महाराज नी जय स्वामी नारायण भगवान नी जय सिद्धेश्वर महादेव नी जय विघ्न विनायक देव नी जय कष्ट भंजन देव नी जय विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करू प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नीते प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करू प्रणाम श्रीवासुदेव विमलामृत धाम वासम नारायणं नरक तारण नाम ध्येयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्म भक्ति रवनं विदाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मंगलं नः सहजानंद स्वामी महाराज नी जय